હવે એ શ્રીમદ ભગવદ્ગીતા સાંભળજો, એના વિશે શંકરાચાર્યજી બહુ તાજુબી કી બાત સુનના હે ને, સુનો. ગેયમ ગીતા, શું કહ્યું? અર્થ શું થાય? ગીતાનું ગાન કરો. ગાન એટલે ગાયન કરો. બાપા કાન ખોલ કે સુનના, સુનતે હો? હા, ખાલી ગાન કરવાનું જ કીધું છે. મનન કરો, ચિંતન કરો, અધ્યયન કરો, અભ્યાસ કરો, ગૂઢ ચિંતન કરો, ગૂઢ વિચાર કરો, કંઈ જ નથી કીધું. ખાલી કહ્યું ગાન કરો, બસ. ગાન કરવામાં શું જોઈએ છે? 5 વર્ષનું છોકરું ગીતા જ્ઞાન કરી શકે? 3 વર્ષના છોકરાને સંભળાવી દો? અરે પોપટને શીખવાડી દો. પેલા કયા રજવાડા પાસે એક પોપટ હતો, ગીતાના 18 અધ્યાય બોલતો. હા, ગીતાના 18 અધ્યાય પોપટ બોલતો. એ કયું રજવાડું છે અત્યારે મને નથી, કદાચ ગાયકવાડ કે કયું એની પાસે હતો. એની પહેલા એ કહે છે કે પેશવા ખબર નહીં, પણ કોઈ રજવાડા પાસે પોપટ હતો. ગીતાના 18 અધ્યાય પોપટ બોલતો. અને ત્યારથી કહેવાય ગયું કે આ લોકો ધર્મ સ્તુતિઓ કરનારા છે ને, એ તોતા રટન કરે છે. તોતા અને પોપટ, એ તોતાને સીતારામ શીખવાડો, સીતારામ સીતારામ કર્યા કરે. હવે એને ખબર નથી કે સીતારામ કોણ છે. એટલે ઘણા શું છે, બહુ આમ ડિગ્રી ઉપર ડિગ્રી, એના ઉપર ડિગ્રી ઉચડી ગઈ હોય ને, એ શું કે ખાલી ગાન કરવાથી શું થાય? એટલે ઘણા ઘણા મેં જોયા, કોઈ કોઈ આ શ્લોક ઉપર ક્યાંક ક્યાંક કોઈ કોઈ બોલ્યું હોય ને, એ તરત કે ગાન કરવું ને, એવું કીધું છે કે એમ ગીતા એમ કહ્યું છે. પણ એનો અર્થ એ છે કે મનનપૂર્વક એનું ચિંતન કરવાનું, પઠન કરવાનું. તો પછી એવો શબ્દ ના વાપરે શંકરાચાર્યજી, કે બુદ્ધું છે આપણી જેમ. ચોખ્ખું લખ્યું છે ગેયમ, ગાન કરો ગીતાનું. બસ ખાલી ગીતાનું ગાન કરો બાપા. અને એ પેલું મૂક્યું, ગીતાનું ગાન કરો ખાલી, ભલે તોતા રટન હોય, ચાલો ગાન કરો. તો આજના બુદ્ધિવાદી હોય એને તો તરત થાય ને, ભાઈ આવી રીતે તોતા રટન કરવાથી શું થાય? હે, બોલી રાખવાથી શું વાન થાય? અરે શું થાય? સર્વ ધર્મં પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. ના તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવત યદ ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમમ. કઈ સમજાયું આમાં? કઈ સમજાય? એટલે તો તારક. પણ તમે જુઓ, ખાલી ગાન કરવાથી શું શું થાય છે? એક તમને એક શબ્દ સમજાયો નહીં ને, છતાંય તમને ઇફેક્ટ લાગી કરી. મંગલ વાતાવરણ સર્જાય. દિવ્ય વેદ મંત્રો, ગીતાના શ્લોકો, એવી ભગવત સંસ્કૃતની અંદર શ્લોકો હોય, મંત્રો હોય, સ્તુતિ હોય, કાંઈ ન સમજાય. ગાન કરવાથી એક વાતાવરણ મંગલ થઈ જાય. અરે તમારે ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હોય, મંગલ પ્રસંગ હોય, અને ઢોલી બોલાવો, ઓલો શરણાઈ વાળાને બોલાવો, એ ઢોલ વગાડે, શરણાઈ વગાડે, એમાં કોઈ શબ્દ છે? છતાં વાતાવરણ કેવું પકડી લે છે? એમાં તો અવાજ જ છે ને, એમાં એબીસીડી કખ ગ કાંઈ છે? અરે ખાલી મૃદંગ વાગતું હોય તો તમે ડિસ્કા માટે ઊભો થઈ જાઓ છો કે નહીં? નાચવા માટે ઊભા થઈ જાઓ છો કે નહીં? તમને શું કર્યું એને? એમણે શબ્દ તો નથી, ઊભો થા નાચવા માંડ, ઊભો થા નાચવા માંડ, કંઈ બોલ્યા નથી, તો તમે ઊભા શા માટે થઈ જાઓ છો? અને આમ થરક પગ કેમ માંડે છે લેવા? પગ કેમ થર થર થર થર થર કેમ માંડે છે? ખાલી અવાજ મૃદંગ શરણાઈના તોય એક વાતાવરણ ઉભું કરે છે. એમ વેદના મંત્રો, ગીતાના મંત્રો, સ્તુતિઓ, એ કોઈ એની અંદર વાણી ના સમજાય તો એક વાતાવરણ, મંગળ વાતાવરણ પેદા થઈ જાય છે. એ જલ કમલ તું છાંડ બાળ, સ્વામી અમારો જાગસે જાગસે, તને માર છે મને બાળ હત્યા એ લાગશે જળ કમળ તું છાંડવા. લ્યો, આટલું જ ખાલી બોલતા હોય એ સવારના પોરમાં શું થાય? આખું વાતાવરણ પકડાય છે. એટલે ફિલ્મી ગીતો મૂકો તો એવું વાતાવરણ થાય. એટલે ઘરની અંદર સુબહ સવાર દિવસ દરમિયાન અમે એક ડૉક્ટરને મળવા જ્યારે જઈએ ને ત્યારે એના ટેપ રેકોર્ડમાં એના જે ટેબલ હોય એમાં કંઈક ગોઠ્યું હોય એના બધા રૂમની અંદર બહુ સૂક્ષ્મ રીતે આવા સ્તોત્રો ગવાય જ હોય, ચાલુ જ હોય, સુંદર મજા, કોઈ ભજગોવિંદમ, કોઈ વિષ્ણુ સહસ્ર, આ બધું ગવાતું જ હોય. એટલું આમ માઇનર આપણે પ્લેનની અંદર બેસીએ ને કેમ બહુ મીઠું મીઠું મધુર સૂક્ષ્મ સંગીત ગવાતું જ હોય. મેં પૂછેલું, મેં કીધું આવું કેમ કરે? કોઈ દર્દીના કાનમાં ક્યારેક ગોવિંદ શબ્દ પડે, કૃષ્ણ શબ્દ પડે, નારાયણ શબ્દ પડે, સ્વામીજી એનો ઉદ્ધાર થઈ જાય, હું તો બીજું શું કરું? વિચાર કરો તમે. હે, મંગળ વાતાવરણ છે. તો એ રાજકોટમાં જ્યારે પાર્ષદ નહોતા થયા ત્યારે રાજકોટમાં એક શેઠને ત્યાં નોકરી કરતા હતા, પૂર્વાવસ્થામાં, પૂર્વાશ્રમમાં. શેઠ ભગવદી એટલે રાત પડે, સંધ્યા થાય એટલે બધા જ ઘરના બેસી જાય અને શેઠ પોતે તુલસીકૃત રામચરિત માનસ લે અને એની ચોપાયો ગાય અને બધાને સંભળાવે. શેઠાણી બેઠા હોય, દીકરા બેઠા હોય, દીકરી બેઠી હોય, વહુ બેઠી હોય, જે બધા બેઠા હોય એમ આ નારાયણ ભગત એ પણ ત્યાં એમના નોકરી તરીકે હતા એટલે એ છેઠે બેઠા હોય, બાજુ બેઠા હોય અને આ સાંભળે. એમાં દૂર ખૂણો હતો ને ત્યાં નારાયણ ભગતે જોયું એટલે શેઠને કીધું, શેઠજી હા આ ત્યાં વાંદરું કેમ બેઠું છે? એટલે શેઠ છે ને આંખમાં પાણી આવી ગયું. નારાયણ ભગતનું નામ પેલા પૂનાભાઈ હતું એટલે કીધું, પૂના તારું હૃદય બહુ પવિત્ર છે, અમને એ વાંદરું દેખાતું નથી, તને દેખાય છે બેટા, એ વાંદરું નથી, સાક્ષાત હનુમાનજી મહારાજ છે. તને દેખાય છે, અમને નથી દેખાતા, પણ આ રામચરિત માનસ રામાયણની કથા માંડીએ અને હનુમાનજી આવે આવે આવે એવા વચન છે, તું દેખે છે ને અમે દેખતા નથી. શાસ્ત્રની કથા થાય, જય હિ દીન રામ જનમ શ્રુતિ ગાવાહી, જય હિ દીન રામ જનમ શ્રુતિ ગાવાહી, તીરથ સકલ તહાં ચલી આવહી, તીરથ સકલ ભાગવત નો પ્રારંભ કરો. ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાનજી મહારાજ, પરમહંસો, વ્યાસજી, સુખદેવજી મહારાજ, આમ બધાની થર લાગી જતી હોય છે, આપણી ચામડીની આંખો દેખાય કે ન દેખાય. સત્સંગી જીવનનો મંગલ પ્રારંભ કરો. અરે ભાવ સંભ સ્તોત્ર બોલો, ત્રણ છોગલા વાળા સહજાનંદ સ્વામી સંત મંડળ સાથે આવી છે. એટલે આપણે કીધું હરિસ્મૃતિ ગાઓ, આવી જા. પરમાત્મા પરમ દયાળ કે નાથ હાજર થઈ જાય, આપણે દેખાય કે ના દેખાય. આ શાસ્ત્રો છે આપણી, આ શાસ્ત્રોની એનો દેવ હાજર થાય છે અને તીર્થો આવી જાય. એમ પરમ દેવ આવે એની પાછળ બધા આવે ને, વડાપ્રધાન આવે એટલે મિનિસ્ટર અને મુખ્યમંત્રી સીએમ ને બધાને દોડીને આવવું પડે કે નહીં? કલેક્ટર બલેક્ટર બધા એની પાછળ જ હોય, એ બધાને કંઈ ઇન્વિટેશન લખવું પડે કે તમે આવજો, વડાપ્રધાન આવે. વડાપ્રધાન આવે ને આવી જ જાય. આ મહા દેવ સર્વસ્વર દેવ એ આવે, બધા પાછળ આવે, એ બધા આવી જાય છે એટલે મંગળતાનું સર્જન થાય છે. એકદમ મંગળતા મંગળતા થાય છે. અને એટલે જ કહી શકાય મંગળતાનો અર્થ શું? પાપ કાપે, જીવમાંથી પાપ કાઢી નાખે. આજ નહીં તો કાલે, કાલે ને તો પરમ દિવસે, આ જન્મે ને તો બીજે જન્મે, જે પડ્યું છે જવાનું છે. હે, અમુક વનસ્પતિઓ એવી છે એના ગોઠલા 20-20 વર્ષે ઉગે, તે શું કરીએ? એના એવા બીજ છે, જુવાર બાજરો તો બીજે, મગનો દાણો આજ પડે હવાળો કોટો કાઢે. અમુક બીજ એવા છે કે 20-20 વર્ષે કોટા કાઢે. એ મંગળતાનું સર્જન કરે, મતલબ એ એનો પરમેષ્ઠી દેવ પધારે છે, એનાથી અસર થાય છે, જીવ જાણતા અજાણતા એના શબ્દ પડે છે અને એના પાપ ટળે છે. સાંભળજો, બીજું થાય છે દુઃખ ટળે છે. આ ઉપાયો પણ છે ને સમજવા જેવું પણ છો. ગાન કરીએ તોય આવું થાય છે, દુઃખ ટળે. ગમે તેવા વાદળ છાઈ જાય એવા દુઃખ આવ્યા હોય પણ શાસ્ત્ર લઈને બેસે, અનુષ્ઠાન કરે, દુઃખ ભાગ. કારણ કે એ પરમ ચરિત્ર એમાં સમાયા છે. નિષ્કુળાનંદ સામે કહ્યું ને, ભક્ત ચિંતામણી એ તો પરમ ઔષધ છે. અમદાવાદમાં જે હરિભગત છે, નામ ઠામ અપાય નહીં, બધા બહુ આમ અરસપરસ ગૂંથાયેલા હરિભક્તો હોય બધા, એટલે બહુ વિગતે વાત ને વિગતે વાત કરું તો તમે તાજુબ થઈ જાઓ, પણ નામ ઠામ આપ્યા વગર જ હું વાત કરીશ. પણ વાત સત્ય કહું, વાત સત્ય કહું, બનાવટ કરીને ના કહું, નામ ના આપું. એ હરિભક્તને એવું એના કુટુંબમાં પરિવારમાં એવું દુઃખ, તે મારી પાસે આવ્યા. બીજા સંતોને કીધું છે, હું એમ નથી કહેતો બીજા સંતો નહીં કીધું હોય, મારી પાસે આવ્યા એવું, એટલી વાત હું જાણું એટલી હું તમને કહું. એટલે મને ઓળખાણ હતી થોડી વધારે હતી. આવે આવે ને બોરે નાનું પડે, એવડા એવડા આંસુ પાડે. આમલા અજમેરી બોર નથી, એ નાનું પડે, એવડા એવડા આંખમાંથી આંસુ જાય. સ્વામી હવે મારે શું કરવું ભાઈ સાહેબ? મેં કીધું ભાઈ ભજન કરો, આમાંથી બીજો કોઈ આવા ઈલાજ મને જ નથી દેખાતો. હા વાત તો તમારી સાચી છે. એ ભગવાન સત્સંગીઓ વળી પાછો થોડો સમય છે ને વળી પાછા, એ બાબા પણ કાંઈ તમે કાંઈ આ મારું તો કાંઈ સાંભળી લઉં, સાંભળવું એ મોટું આશ્વાસન છે. હું સાંભળી લઉં પણ તમે આંસુ પાડો છો એનું તો બીજું શું, ભજન કરો. હા વાત છે સ્વામીજી, સાચી વાત છે. ગયા પણ એ વખતે એને કંઈક થઈ ગયું કે વારે વારે ભજનનું જ કીધા કરે છે તો આપણે કંઈક કરી. મેં કે તમારે જે થાય કંઈક કરવા માંડો ને. બસ કરે ગયા, વિચાર કર્યો અને ભક્ત ચિંતામણી લઈને બેસી ગયા. 6 મહિના સુધી દેખાણા નહીં. હમણાં 10 દિવસ પહેલા એ અચાનક ગુરુકુળ ખાસ આવ્યા જ છે. અરે મને બેઠો થઈ ગયો ઓફિસ બાજુથી, હું ભંડાર બાજુ જાઉં અને એ ત્યાંથી આમ નીકળે. એ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. હવે બોર બોર જેવડા આંસુ, પણ આજના હરખના આંસુ હતા. મને કે સ્વામીજી તમે કહેતા હતા ભજન કરવા માંડ, પછી તું ભક્ત ચિંતા મળી લઈને બેસી ગયો, દીવો કરીને બેસવાનો, ઘીનો દીવો કરી સહજાનંદ સ્વામીને આગળ બેસી ભક્ત ચિંતાને વાંચ્યા કરું, આજે 25મો પાઠ ચાલે છે, પણ સ્વામી કોઈ કલ્પે ન ઉકલી શકે એવો પ્રોબ્લેમ કેમ ઉકલ્યો, મારું મગજ વિચાર મૂકી દે છે. શું થઈ ગયું સ્વામી? એટલું બધું સરસ, બધા જ પ્રશ્નો વ્યા ગયા. સુખ સુખ સુખ સુખ, બસ આજે હું તમને કહેવાયું. અને એને વાક્ય કીધું એ કે આપણું કર્યું કાંઈ ન થાય, ભગવાનને સોંપી દો ને અને ભગવાન ઉકેલ નાખે. પછી બોલ્યા, આ 1% નહીં, 2% નહીં, 500% વાત છે. એને જેટલા ટકા કીધા એટલા કહું છું. આ 500% વાત છે, આપણું ઉકેલ્યું ઉકલે નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ જયારે ઉકેલે ત્યારે ઉકલી બધું ઉકલી જાય. હા કે સ્વામી, આ હું એનો મૂર્તિમાન છું, આજે 25મો પાઠ ચાલે છે અને મારા બધા દુઃખ ભૂલી ગયા. જો શાસ્ત્રનું શું એને કર્યું, ગાન કર્યું ને દુઃખ ટાળી નાખે. 15 વર્ષ પહેલા આપણી જૂની ઓફિસ હતી ને ત્યાં હું થોડો મોટો પડ્યો. એક કચ્છના હરિભગત હતા, દુબઈમાં રહેતા હતા, પણ ત્યાં કાયદા કાનૂનમાં એવી આંટી આવી ગયા તે સરકારે પકડીને જેલમાં નાખી દીધી. હવે કચ્છના એને ગુજરાતી કચ્છી ભાષા સિવાય બીજી ભાષાના ફાંફા, અને અને ત્યાંનું તો બધું બહુ કડક નિયંત્રણ, 0 ક્રિમિનલ હોય દેશ, રાજાશાહી, પૂછનારું કોઈ ન હોય, હાથ પગ કાપી નાખે તો કાપી નાખવા દેવા પડે. હા બાપા, પણ એ ઉતાવળમાં એ પૂજા અને વચનામૃત બે મૂકે નહીં, એ લઈ લીધું આયરે જેલમાં નાખી દીધા. બાપાએ ખરેખર કોઈ ગુનો કર્યો નહોતો, પણ આંટી ઘૂંટી એવી હતી ને કાયદા કાનૂન તો જુદી જુદી રાતના બધા હોય, અને અમુક કાબા માણસો ને કામ કરો તો કાબા માણસ એ છટકી જાય ને આપણને હલવાડી દે. એટલે હા બાપા બિચારા એમાં ફસાઈ ગયા, જેલમાં નાખી દે, છૂટવાનો કોઈ અવકાશ નહીં. બાપાએ કોઈ વિચાર જ ન કર્યો કે વકીલ રોકો, કોઈ મેસેજ નહીં, કાંઈ નહીં, જેલમાં જઈ વચનામત ખોલીને બેસી ગયા. વાંચે જ રાખ્યું, પાઠ કરી જ રાખ્યો, જય સ્વામી નારાયણ, ભગવાન પ્રભુ તમે હું બે, બસ વચનામર તો વેદનો વેદ છે ને. પાઠ કરો લ્યો વચનામર, ના સમજાય તોય પાઠ કરો એ વાણી કોની છે? વાણી પેલા મને કાંઈ એમાં એનું નહોતું લાગતું, પણ હવે તો આપણા નિયમ પ્રમાણે પણ આપણે રોજ વચનામૃત વાંચતા હોય ને. હમણાં બે દિવસ પહેલાં જ હું બપોરે ઠાકોર જમાડે પછી વાંચતો હતો, પછી વાંચતા વાંચતા એ જે વાત કરતા હતા વચનામૃતમાં જે વાત કરતા હતા, મેં કીધું ઓહો હો શું આમ બોલે છે, આમ શું બોલે છે, આમ શું એના હોઠમાંથી સરે છે. તે મને રહેવાનું નહીં, એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું વચનામૃત છે ને એમાં એમાં પણ કોઈ આમ હોકારો ન કર્યો ને, હું કંઈ બોલ્યો જ. જો હોકારો કર્યો હોત ને તો કહેવાનું કહી દેત, પણ કોઈ જરાય. પછી મેં વચન મૂકી દીધું તો કે એ બોલ્યા ને કંઈ, એ બીજી વાત ચડ્યા. મેં કીધું જો આજ મને કાંઈક તોર ચડ્યો હતો, મારે તમને કેવું હતું, પણ તમે કોઈ સપોર્ટ ન કર્યો ને પછી હું બોલ્યો જ. વાંચતો હતો ને મને એમ થઈ ગયું કે આ શું બોલે છે, હા હા હા, આવો વક્તા જોયો નહીં, એમ આવો વક્તા જોયો નહીં. વેદ વેદાંત આટા મારે એક એક શબ્દ આગળ, શબ્દ આવતા છે, વેદ વેદાંત આવતા છે. પ્રભુ અમને પાવન કરો, પ્રભુ અમને પાવન કરો, પ્રભુ અમને પાવન કરો. હે, એ શબ્દનો મહિમા જાણતા હોય ને એ સમજી જાય. જબરદાનભાઈ ગઢવી તમે ન ઓળખો, મારી પાસે એક દિવસ બેઠા હતા ને મને કે સ્વામીજી આ પૂંછલેલ ઢોર એ સહજાનંદ સ્વામી બોલ્યા મધ્યના તેરમામાં, એ ઢોર કેટલું ભાગ્યશાળી હશે કે સહજાનંદ સ્વામી બોલ્યા પૂંછલેલ ઢોરની જેમ આમ ઊંચો કરો પછી મૂકી દો ધબ દઈને પડે એમ. મહારાજ કે અમારા ઇન્દ્રિયો કે આ તે બધું છે પછી તો અંતરમાં પાછા ફરી જાય છે. વાંચતા વાંચતા પણ આપણને એલા ભાઈ સત્સંગી છો, સમજાય કે ન સમજાય તોય હું એ જ કહું છું, વચનાબદ્ધ ના સમજાય, ભક્ત ચિંતામણી ના સમજાય, શિક્ષાપત્રી ના સમજાય, કોઈ આપણા ગ્રંથો ના સમજાય, નંદ સંતોના કીર્તન ના સમજાય, પણ એ પરાપરની વાણી છે. ગાન કરો તો ઉદ્ધાર થઈ જાય. ગાન કરો, પઠન કરો. ઘણા એવા અકલના ઓથમીર છે એના ઉપર આપણે વિવેચન કરી દીધા છે, તોય સાચા ખબર હોય કે આ સરળ રીતે સમજાવે છે, તોય કે વચનામૃતમાં અમારી ચાંદ ડૂબે નહીં. એટલે એ સિવાય બીજું કંઈક આપો. શું તને બીજું આપવું? કાળકૂટ ઝેર આપવું તને? આ અમૃત પીળ્યું છે, તને શું નથી સમજાતું? અને સત્સંગીઓ બોલે ત્યારે છાતી પીટવાનું મન થાય એમ, તમારા માટે તો બોલ્યા છે અને તમે સાંભળતા નથી. અને ઘરમાં વચનામત છે, વચનામત રોજ એક વાંચતા નથી. રામ એ 3 દિવસ જ થયા ત્યાં ત્યાંની સરકારે બાપાને બહાર કાઢીને ઘરે મૂકી ગયા. લે બાપો વિચાર કરે છે તે બિચારા ત્યાંથી છૂટ્યા, સીધા પછી અહીંયા આવ્યા કે જે ભગવાને છોડ્યા છે તેના પહેલા દેવ દર્શન કરી આવી, એટલે ઇન્ડિયા આવ્યા. દર્શન કરતા કરતા કાળુપુર આવ્યા છે, પછી અહીંયા ગુરુકુળ આપણે ઓળખાણ એટલે અહીંયા આવ્યા છે, ઓફિસમાં બેઠા છે અને વાત કરી. પણ ત્યારે મારું કે બહુ ઓયલું નહીં, એટલે મેં કંઈ નામ ઠામ લખ્યા નહીં, એટલે મને કાંઈ, પણ એ મને દેખાય છે. હા, અમે બેઠા હતા ને આ બાજુ, અમે બેઠા હતા ને વાત કરતા હતા. એ કે સામે એ સરકારે કાંઈ પૂછ્યું નથી, તે પછી કોઈ ઇન્કવાયરી આવી નથી, હું એમને છૂટીને ભરું છું, મેં જાણવાની કોશિશ નથી કરી. અરે નકામી કોશિશ કરીને વળી પાછા હલવા, એ ભગવાને ઉકેલી દીધું તો વળી પાછું શું કામ રિવર્સ કરવું? લો દુઃખ ટાળી નાખે, જોયું? અરે દુઃખ છે ઉપાય. એક રોગની સામે વૈદ્ય શાસ્ત્ર એમ કહે છે કે 100 ઔષધો પરમાત્માએ રચ્યા છે. એક રોગની સામે 100 ઔષધો ભગવાને ઉગાડ્યા છે. જડે ન જડે, જડ્યા પછી પીવા ન પીવા, એ આપણી મરજીની વાત છે, કોઈને ઓળખાય ન ઓળખાય. પણ ઠાકોરજી દયાળુ એવા છે. અરે એક શાકની સામે આપણે રોટલાનું શાક ખાવું હોય તો કેટલા શાક ઉગાડ્યા છે કયો જી? ભીંડો ને ગુવાર ને કલકા ને ગિહોડા ને જો પરવળ ને કાકડી ને કારેલા ને કડવા ને મીઠા ને તુરા ને ખાટા ને કેટલા ઉગાડ્યા. નહીતર શું, એક રીંગણું કરી નાખ્યો તો શું વાંધો હતો? રોટલો ને શાક જલસો કરે છોકરો ને બાપ. એક રોગની સામે 100 ઔષધો ઠાકોરજી આપ્યા છે. એમ જીવનમાં દુઃખ છે, પણ એની સામે આવા શાસ્ત્રોના અનેક ઔષધો આપણી સામે મૂક્યા છે. પણ દુર્ભાગ્ય કોઈ પાઠ જ કરે. અમે ઘણાને કહ્યું, હું હમણાં જ એક જણો આવ્યો હતો ને, મેં એને કીધું તું ભજન કર, તું ભક્ત ચિંતાની વાંચ. જો હું આને રીતસર કહું છું, અમારે સાધુ આશ્રમ ઉપર રહું છું ને, ત્યાં ઓશ્રીમ મેન બિહાડ્યો, તું છે ને આ દુઃખ ગાય છે વાત સાચી, તું ભજન કર, તું માળા કર, તું ભક્ત ચિંતાની વાંચ. તો એમ સમજો, મેં કીધું જો હું તને આ કહું છું છતાં તારી એ વાતમાં ધ્યાન નથી, તારું દુઃખ ક્યાંથી ટળે? મેં કીધું તો શું આ મારી પાસે ટાઈમ બગાડવા આવ્યો છો? તને એમ છે સામી કે ભભૂતિ આપી દે ને ટીલું કરી દે ને ચાંદલો કપાળમાં કરી દે ને મારું દૂધ ભાગી જાય? કરવામાં તને રસ્તો બતાવીએ ને, તારે કરવું જોઈએ ને પછી. તને એમ છે કઈ વળી વિધિ બતાવે ને કઈક આમ કરાવે ને, અહીંયા કઈ છે જ નહીં. આજ વિધિ મોટા મોટો ભજન કરવા માંડો દાદા. અને જુઓ, અરે લૌકિક રીતે તમે બીજું કહું, ગીતાનું ગાન કરે ને, ગાયન કળા જોઈને કંઠ કિલવો હોય ને, ગીતાના શ્લોકનું અદ્ભુત રીતે ગાયન કરવા માંડે, પ્રતિદિન નિયમપૂર્વક ગાન કરે, ગાયક શક્તિ વધી જાય. દરેક શાસ્ત્રની જુદી જુદી એની કૃપા છે. વાલ્મીકી રામાયણ આદિ કાવ્ય છે ને, એનો કોઈ અર્થથી ઇતિ પાઠ કરવા માંડે, કવિત્વ શક્તિ ફૂટે. આ એક એક શાસ્ત્રનું આવું છે. એમ ભક્તોને માટે ભગવાને ઘણા બધા શાસ્ત્રો આપ્યા છે, સંતોએ આપ્યા છે. બસ પાઠ કરે ને ભજન કરે. કહે છે ને ગાનથી શું થાય, શું થાય ગણાયું ને, આગા ખાલી તોતા રટન હો, એમાં કઈ બધા જે વચનાઓ પાપાએ દુબઈમાં પાઠ કર્યા છે જેલમાં, એ બધું એમાં સમજતા છે. નિર્વિકલ્પ સમાધિ એટલે શું કહેવાય, તાદાત્મક પણ શું કહેવાય, જીવ તદાશ્રિત આત્મ જ્ઞાન શું કહેવાય, બધું સમજતા હતા. એ પાઠ તોતા રટન જ કરતા હતા, પણ વાણી કોની હતી, દેવ સાંભળતા હતા. એટલે ગાન કરો, બસ પાપ ટાળે, દુઃખ ટાળે, ત્રીજું માલામાલ કરી દે. તો આ તમે કયો છો ગાનમાં ખાલી શું થાય, અરે શું શું થાય, શુંનું શું થાય, એમ માલામાલ કરી દે. તમે જુઓ ભાઈ, આ બધા સીડી ઉતારે છે, કેસેટ ઉતારતા હતા પેલા, આ બધી ટીવી ઉડારે, વિડીયો કેસેટ ઉડારે, ડીવીડી ઉતારે, કોની, મીરાબાઈ ના ભજનો નહીં, નરસિંહ મહેતાના ભજનો નહીં, કોઈ રામચરિત માનસ ની ચોપાઈઓ નહીં, ગીતાના શ્લોકો નહીં, ભજગોવિંદમ નહીં. આ બધા ગાયકો ગાન જ કરે છે ને, અને સ્ટેજ ઉપર એના પદો ને બધું ગાતા હોય છે ને, તોય એના લાખો રૂપિયા માલામાલ થઈ જાય છે ને એ ગાયકો. હવે એ માલામાલ થઈ જતા હોય ખાલી એને ગાઈને, અરે સિવાય બીજું કઈ લેવા દેવા પદ સાથે ન હોય, વૈષ્ણવજન ગાતો હોય પણ વૈષ્ણવજનના લક્ષણો સાથે એને લેવા દેવા ન હોય, છતાંય માલામાલ કલાકારો થઈ ગયા છે. લાખોની ગાડીઓમાં અરે પરે કરોડોના બંગલા લઈને બેઠા છે, તો આપણે ભક્તિભાવથી એને ગાઈએ તો ભા ઠાકોરજી આપણને માલામાલ ના કરે. અનુપ જલોટા મીરાબાઈના નાના ત્યાં નાના બધા પદ ગાતો હોય તો આટલું પામતો હોય, તો આપણે ભગવાનને માટે સામે બેસીને ગાય, ભગવાન આપણને માલામાલ ના કરે. હા, એ માલામાલની કદાચ આપણી વ્યાખ્યા સમજણમાં ન આવી હોય, કે આપણને પૈસો આપી દે તો જ માલામાલ છે એવું નથી, તમારે હગાઈ ન થતી હોય કરી દે તો જ માલામાલ થઈ જાય એવું નથી, એ ન થવા દઈ નહીં પણ માલામાલ કરતા હોય છે. હા, ન થવા દઈ નહીં, ન થવા દે નહીં માલામાલ. તમે કરોડાધિપતિ હો, તમારું ચોખ્ઠું ગોઠવી દે, થોડું રે છૂટું કરી નાખે અને 50% મિલકત લઈ જાય, તો તમે કરોડાધિપતિ માંથી લાખોપતિ નો થઈ ગયા. એ ઠાકોરજી જાણે, એના કરતા એને રેવા દો ને, એમને કરોડાધિપતિ રેવા દો ને. એટલે એ આપીને એવું નહીં, એ જે માલામાલ કરે છે. હા, બાહ્ય સંપત્તિ જરૂર હોય તો જરૂર આપે, એવું કઈ નથી ન આપે. આવા આવા મુફલીસો ને આપતો હોય ઠાકોરજી, તો ભક્ત હૃદય થી ગાન કરતો હોય. દામોદર ના ગુણ લારે ગાતા, અરે નર ન હોય કોઈ દુખિયા રે, દામોદર ના ગુણ લાન ગાતા. ના આપે, આપે જ. ગુણાતીતાનંદ સ્વામી કે રોટલા નું તો સ્વામી નારાયણે માથે લીધું છે, હોડીમાં આવીને દઈ જાય એમ છે. હોડીમાં તો સમજે ને, એટલે ચાદર ગોદડું ઓઢીને હુઈ ગયો હોય એ પાછો ઉનાળાનું નહીં, કડકડતા માઘ મહિનામાં જે ઠંડીમાં ગોદડા 3 ટક આવી ગયો હોય એને હોડ કહેવાય. એ હોડમાં આવી રોટલા નાખી જાય એવું તો સ્વામિનારાયણે માથે લીધું છે. માઈ કાંગલી વાત શું કરો, તો ભજન કરો ને મૂર્ખાઓ. એટલે એને કીધું છે ને, હું કહું છું, આ કઈ હું તો નથી કહેતો, એમણે કીધું છે ને. ભજન કરે માલામાલ અંદરની સંપત્તિથી કરી. નરસિંહ મહેતા પાસે સંપત્તિ હતી કે એ માલામાલ હતો, અને રામ માંડલિક ભિખારી હતો, જુનાગઢનો ધણી હતો છતાં એ ભિખારી હતો, અને રામ માંડલિક માલામાલ હતો. બાપનું શ્રાદ્ધ કરવું પડે ત્યારે આખું જુનાગઢ જમાડતો હોય, નરસિંહ મહેતા માલામાલ નહીં તો શું કહેવાય. વૈકુંઠમાંથી સંપત્તિનો દરોડો થાય, ગોલોકમાંથી આવે, ગરુડ ફેરા મારે અપડાઉન સંપત્તિ. હા, કઈ હસી ખુશી ની વાત નથી ભાઈ, ગરુડ ની પાંખું થાકી જાય, હેરી હેરી મોટા તપેલા લાવી લાવી. આવું છે માલામાલ થઈ જાય. ચોથું, શાસ્ત્ર ટકી જાય. ગાન કરે ને, તોતા રટન કરે તો શાસ્ત્ર ટકી જાય ને. પરંપરાથી વેદ એમનો આવ્યો, ગાન થી આવ્યો ને. હે ભાઈ, ગાન એકબીજા એકબીજા કરતા આવ્યા. તો આજે આજે હજારો વર્ષોથી આજે આપણે વેદ મળે છે ને, ત્યારે આવા ક્યાં ઓટોમેટિક પ્રિન્ટિંગ પ્રેસ હતા, ઓફસેટ પ્રેસ હતા? આપણી પાસે કેમ શાસ્ત્રો આવી ગયા? અને શાસ્ત્ર ટકે એટલે સંસ્કૃતિ ટકે, ધર્મ ટકે, સંસ્કાર ટકે, સુખ શાંતિ ટકે, દેશ ટકે, રાષ્ટ્ર ટકે, સમાજ ટકે, માનવીય ધર્મ ટકે, શાસ્ત્ર ટકે, એટલે બધું ટકે. આ યહૂદી લોકો ઘરબાર વગરના થઈ ગયા, રાજ વગરના થઈ ગયા, ભાગી ગયા. ઇઝરાયલના યહૂદીઓ બધા ઠેર ઠેર આખા તો જાણો છો ને તમે, રખડતા થઈ ગયા. પણ એમણે એક નક્કી રાખ્યું, આખા વિશ્વમાં છૂટા છવાય જેમ બાજરાનો પૂળો છૂટી જાય અને રાડા બધા એક બાજુ વેરાઈ જાય, ચારે બાજુ એક એક રાડો આમ, એક રાડો આમ, એક રાડો આમ થઈ જાય, એમ યહૂદીઓ વેર વિખેર થઈ ગયા. પણ એ લોકોએ નક્કી કરીને રાખ્યું, ગમે ત્યાં વેર વિખેર થઈ જાઓ, પણ આપણી હિબ્રુ ભાષા અને આપણું ધર્મશાસ્ત્ર એને છોલતા નહીં. અરે હજારો વર્ષ નીકળી જાય તો એમને એમની હિબ્રુ ભાષા અને ધર્મશાસ્ત્રને મૂક્યું નહીં, ફરીથી એકઠા થયા અને ઇઝરાયલમાં અડ્ડો જમાઈને બેઠા. આજે બધા વિશ્વને હંફાવે એવો થઈને બેઠો. હે, શાસ્ત્ર ટકી ગયું, ભાષા ટકી ગઈ. તરી ગયા ને. આ સિકંદર નીકળ્યો તો ગ્રીકમાંથી, તો એના ગુરુ એરિસ્ટોટલ એને કીધું, તું ઋગ્વેદ સંહિતા લેતો આવજે, ભારતમાં છે. અને બધે શોધખોળ કરી, ઋગ્વેદ સંહિતા ક્યાંય મળે નહીં, કારણ કે ત્યારે તો આટલું બધું હતું જ ને, મળી જાય. એમાં કોઈ કે વાવડ આવ્યા, એક બ્રાહ્મણ છે એની પાસે ઋગ્વેદ સંહિતા છે. સિકંદરે સૈનિકોને કીધું કે જાઓ લઈ આવો, એને આંચકી જ લેવાનું હોય એને તો. એટલે ઓલા બ્રાહ્મણે જઈને કીધું કે તમારી પાસે ઋગ્વેદ સંહિતા છે? વચ્ચે વચેટિયા ભાષાના કોઈ રાખ્યા છે? કારણ કે આપણા દેશના જ ફૂટતા હોય છે ને પેલા તો. હા છે ને, મારી પાસે છે, આપી દો. સિકંદર મહારાજનો હુકમ છે, એમને ગ્રીકમાં લઈ જવું છે. વેદ ના આપું, એ સિકંદર ધૂળ ખાય છે, એવું ના આપું. આ તો મારા દેશનું છે, મારા ધર્મનું છે, આવું ના આપું. સિકંદર ખુદ આવ્યો, આપવું છે કે પછી તલવાર કાઢવું. આને થયું કે આ તો બધું શાસ્ત્ર લઈ જાય છે અને શાસ્ત્ર જ્ઞાતા મરી જાય છે. એટલે એને કીધું, જો અમારો દીકરો છે ને, એને આખો ઋગ્વેદ કંઠે છે, આખે આખો. હવે 12-15 વર્ષનો છોકરો વિચાર કરો, આખો કંઠે છે. જાઓ દીકરો લઈ જાઓ, સંહિતા નહીં આપો. દીકરો આપ, સંહિતા નહીં આપો. એ રાખી, એ ટક્યા વેદ, એટલે બધું ટક્યું છે. ગાયનથી આ શાસ્ત્રો ટકી જાય છે ભાઈ, શાસ્ત્ર ટકી જાય છે. અત્યારે આપણે શ્રીજી મહારાજના ચરિત્રો કહીએ છીએ, એ કોઈ અને કોઈ એને ભાવ હોય ન હોય ગમે તેમ, એ ખાલી ખાલી ભલે ધર્માદ ઉઘરાવા આવ્યા હોય પણ વાતો કરી રાખીને, તો એ પરંપરા ભલે એને એની રીતે એને ચાતુર્માસ કાઢવો હોય એટલે ગમે તે રીતે, પણ ગાન કરી રાખ્યું ને, 5 હરિભક્તો આવે ને 5 રૂપિયા મળે એમ દક્ષિણા માની નહીં બ્રાહ્મણો કે હરિભક્તો કે જે કોઈ સાધુ કરી રાખ્યું કોઈએ, તો ચરિત્રો આવ્યા ને આપણી પાસે. ગાન કરે એટલે આ બધું ટકી જાય છે ભાઈ, ટકી જાય છે. શાસ્ત્રો ટકી, વેદ, ગીતા, ઉપનિષદો આ બધું ટકી જાય. અને ટકી જાય એટલે આપણે ટકી જાય, દેશ ટકી જાય, રાષ્ટ્ર ટકી જાય, સંસ્કૃતિ ટકી જાય. આ છારોડીમાં આપણે માધવપુરીસાઈન બાલચાઈન શ્યામજી ભગત ને એ બધા દર્શનમ પાઠશાળામાં સંસ્કૃત ને વેદોનો આ બધા શાસ્ત્રોનો અધ્યયન માટે પાછળ પડ્યા છે. એ ભલે આપણને પેલું લાગે ફ્રી ઓફ ચાર્જ 125 બ્રાહ્મણ છોકરાઓ અને બધા સાધુઓ બધા મંદિરોના બધા સ્થાનોમાંથી આવીને ભણે છે, એ મામૂલી કામ નથી. શાસ્ત્રો ટકે છે, શાસ્ત્ર વિદ્યા ટકે છે. સમજનારા છે એમાં ડોનેશન કરીને એમ નભાવે છે, આપે છે તો જ થાય છે ને. એમની પાસે તો આવનારાઓ પાસે તો બ્રાહ્મણો પાસેથી એક પૈસો લેવાનો નથી, પહેરેલા કપડાં આવવાનો છે. 125 વિદ્યાર્થીઓ, 40-50 જેવા સંતો અદ્યતન શિક્ષણ સાથે ભણાવવાનું. એક જ માધવપુરી સાહેબ વર્ષોથી કે શાસ્ત્રો ટકવા જોઈએ, શાસ્ત્ર ટકશે તો બધું ટકશે. ઉત્તમ કામ છે. શાસ્ત્ર નિદે સંસ્કૃતિ ને સંસ્કાર ટકી. અને હવે જે તમને છેલ્લી વાત કરું છું એ એનાથી પણ તાજુબી છે કે શાસ્ત્રના કેવળ જ્ઞાનથી ભવતરી જાય. પણ વિચિત્ર વાત એટલા માટે કહું છું, થોડું સમજવા કોશિશ કરજો. રેલવે સ્ટેશને તમે જાઓ કાળુપુર, અને તમે રામેશ્વરની ટિકિટ કઢાવો, તમે દ્વારિકાની ટિકિટ કઢાવો, એ ટિકિટ તમને ટિકિટ આપનારો આપે કે નહીં? આપે કે નહીં? એ કોઈ દિવસ રામેશ્વર ગયો ન હોય, જગન્નાથપુરી ગયો ન હોય, દ્વારિકા ગયો ન હોય, છતાં એણે આપેલી ટિકિટથી તમે જઈ શકો કે નહીં? જાઓ ને, પહોંચી જાઓ ને બરાબર. એ કોઈ દી ગયો ન હોય. બીજી વાત, રસોઈયો 5000 માણસનું રસોડું કરે, પૂરી શાક શ્રીખંડ પૂરી ભજીયા બધું બનાવે, અને 5000 માણસો જમી લે, રસોઈયો પોતે એવું કાંઈ ખાઈ શકવાને સમર્થ ન હોય, અને દાળ ભાત ખાઈને છાશનું પવાલું પી અને વયો જાય, એમાંનું એક કંઈ ખાઈ જ ન શક્યો, એની કોઈ તબિયત એવી નથી કે ખાઈ શકે, પોતે ન ખાઈ શક્યો, પણ 5000 તૃપ્ત થઈ ગયા કે નહીં? હા, એમ ગાનારો છે ને, એને કદાચ એના જીવમાં બધું ન આવી ગયું હોય, પણ એ ગાયા કરે છે ને તો એ સાંભળનારામાંથી કેટલાય તરી જતા હોય છે ભાઈ, કેટલાય તરી જાય, તરી જાય કેટલા. ઓલો ભલે ત્યાં ત્યાં પીડ્યો હોય, એ કાળ ઉપર ટિકિટ જ કાપતો હોય, તો પેલો દ્વારિકા પહોંચી ગયો. ને કથાકારને બધું ન આવ્યું હોય જીવનમાં, શક્ય છે, પણ એને સાંભળનારો કેટલાય ઉધરી જતા હોય છે ભાઈ. કથા સાંભળી સાંભળીને સાધુથી આગળ હરિભક્તો નથી નીકળી ગયા, સાધુ ત્યાં ત્યાં પીડ્યા હોય, ગાન કરે છે. અને એટલે જ ગોપી ગીતમાં શ્રીમદ ભાગવતમાં વ્યાસજી મહારાજ ગોપીઓને મુખે એમ કેવડાવે છે કે જે કથા વાર્તા કરે છે એ ભગવાન કે એના જેવો કોઈ મોટો આ બ્રહ્માંડમાં દાતા નથી. દાતા ને મોટા મોટો દાનેશ્વરી કોઈ હોય ને તો કથા ભગવાનની કરનારો છે, દાતા છે, એ મોટો દાનેશ્વરી છે. ભૂરી દાહા, આના જેવો કોઈ દાનેશ્વરી નહીં. આપણને તો 5 લાખ ને 1 કરોડ ને 11 લાખ ને 11000 ને 111 આપે, એ મોટો દાતા લાગે. કથા ભગવાનની સંભળાવનારો છે એના જેવો કોઈ દાતા નહીં. ગોપી ગીતમાં તરી જાય. એક જેને એક બુદ્ધિ છે ને, કથા કહેતા રામાયણની, અને એમાં એને કથાઓ કરતા હશે. એ વખતે ગામમાં દૂધ વેચવા માટે 3 ભરવાડો આવેલી. હવે એ છે જે આ બધું માણસ જોઈ બેસી ગઈ, તો એ વખતે પેલા ભટજી છે ને એમણે એમ કીધું કે રામ નામથી પથરા તરે તો માણસ કેમ ન તરે. એને જુદી સેન્સમાં કીધું કે રામ નામથી પથરા તરે તો રામ નામ કરવાથી માણસ કેમ ન તરે, એટલે ભવસાગર કેમ ન થરે. આ ભરવાડોને એ સાંભળ્યું કે એલા આપણે રોજ દૂધ આપવા આવીએ છીએ, વચ્ચે મોટી ઘોઘવાટા કરતી નદી છે, અને નદીને આપણે રોજ 25 પૈસા દેવા હોડીવાળાને, આવવાના 25 નો આવવાના 25 દેવા, રોજના 8 આના ભાંગવા. આ ભટજી મહારાજ અને આવા બ્રાહ્મણ તે કઈ ખોટું બોલે બ્રાહ્મણ એ કે રામ નામથી પથરા તરી ગયા તો માણસ શીના ન તરે, આપણે રોજના 8 આના ભાંગવા હેડને એલી. કે વાત સાચી છે, બ્રાહ્મણ તે કઈ ખોટું બોલે, અને શાસ્ત્ર ની કથા કરે, શાસ્ત્ર માં હોય તો જ કેતા હોય ને. હાલો, એટલે ત્રણેય હાલ્યા, રામ રામ રામ રામ રામ રામ રામ કરતા પીડ્યા, પટપટ પટપટ કરતા સામે કાંઠે આવી જઈએ. સાચી વાત છે, હવે રોજ આવે ને જાય, વિચાર કરો. રોજ રોજ એક નદી ને આ કાંઠે આવે ને આ કાંઠે દૂધ વેચીને ભૈયા દે, ત્યાં કોક તો ભાળી જ જાય ને. એ કે આ તો ગજબ છે કે એલા, આ શું છે આ તાજુબી. એટલે એમણે એકવાર કોઈ એને ઉભા રાખ્યા એ બહેનોને કે આ તમે આ કેવી રીતે કરો, એટલે તમને નથી ખબર ગામમાં પેલા મહારાજ છે ને એની કથા અમે સાંભળતા, એમાં એણે અમને આ મંત્ર આપ્યો કે રામ રામ કરીએ એટલે આમનો પાણી પર આપણે હાલી જાય તરી જાય, કે તે દૂ ના અમે આમને મજ જઈએ છીએ. તે જઈને એને કોકે કીધું કે આ તો આવું થાય છે, એમ મારે કરવું છે. હાલો કે એ ભાઈ ટોળું ની ભટજી આગળ ને ચોલા ધાલના ડંકા જેવી ચોટલી લાટા જેવું બધું ટાઈલ ને આવ્યા ભટજી, એ રામ રામ રામ તા કરતા પીડા, 3 જણે ખેંચાતી માન જીવતા રહ્યા, ગોળા જેવડી ટક્કર લઈ ગયેલી ફાંદ મેળી આમ કાચ બાંધ જેમ તરવા, કઈ ન તરી શક્યા. એ ગાનારો નથી તરતો પણ સાંભળનારો તરી જાય છે. એક જણાય છે ને દવાની દુકાન હતી, દવાઓ બનાવે ને વેચે, પણ દરેક દવા ઉપર લખેલું ફાયદો ન થાય ને પૈસા પાસ, દરેક દવા ઉપર લખેલું લઈ જાઓ આ રોગ ની આ દવા, આ રોગ ની આ દવા, આ રોગ ની આ, એક એક રોગ ની એક એક દવા ખાવો, ફાયદો ન થાય પૈસા પૈસા દરેક ઉપર લખ્યો. હવે એમાં એક જણા એ દવા લઈ ગયો, એક મહિના સુધી ખાધી, કોઈ ફાયદો થયો નહીં. એટલે એને ઓલા આવીને દુકાનદારને જઈ લો એ કે આમ જુઓ, અત્યાર સુધીમાં 500 રૂપિયાની દવા ખાઈ ગયો, અને તમે લખ્યું છે ફાયદો ન થાય તો પૈસા 500 રૂપિયા પાછો. ઓલો કે શું લખ્યું છે? ફાયદો ન થાય પૈસા પાછા. તો ફાયદો થાય જ, કેમ ન થાય? તને ન થાય, મને થયો હોય. વાત શું કરે? મેં એમાં ક્યાં લખ્યું છે ખાનારને ફાયદો ન થાય તો પૈસા પાછા? તે તને ન થયો પણ મને 500 રૂપિયાનો ફાયદો થયો કે નહીં? એટલે ફાયદો થાય થાય ને ગાનારંદ ગાવ કરો, બસ ગાવ, ફાયદો થાય. ગયમ ગીતા, ફાયદો અવશ્ય થાય. અને એમાં જયારે જીવે અને ગાય તો પથ્થર પણ તરી જાય. ઉપલેટામાં નથુભાઈ વારૈયા, ખરેખર આહિર હરિભક્ત, ઉપલેટાના લાલા બાપા, બધા પ્રાત સ્મરણીય, બધા એવા બધા એકાંતિક ભક્તો. હે, ત્યાં સંતો વારંવાર આવે. એમાં નથુભાઈ બારૈયાને ત્યાં સંત મંડળ પધારેલું. સવારથી મંગળ ગીતો ગવાતા હોય, ભજનો ગવાતા હોય, સાંજ થાય તો પછી 2-3 કલાક સુધી કીર્તનો ધૂન ને એવું બધું, કથા ને વાર્તા એવું બધું ચાલતું હોય. એક ગામમાં વેરાભાઈ કરીને ભારાડી ક્ષત્રિય દરબાર, પણ ભાઈ પાપ, એને પાપ કરવું તો તપ દઈ વાત, હલતા ચાલતા પાપ કરે, ખૂંખાર માણસ, કોઈનું નામ ના લે. પણ અહીંયા સંતો છે ને, સાંજ પડી છે, સંધ્યા ઢળી છે, દરબાર છે ને, આમ આમ ગોઠણ બાંધ્યા છે, પૂળો પૂળો મૂછું રહી ગયું છે, પાઘડું ઉતારીને બાજુમાં મૂક્યું છે, હોકો ગડગડાવે છે, અને નથુબારાયના ઘરની બહાર થોડે દૂર એ કોક ટોળકી સાથે બેઠા છે, અલગ મલકની બધી વાતો માંડે છે. એમાં સંતો આરતી ધૂન ને બધું કર્યા પછી એક પછી એક કીર્તનની રમઝટ બોલાવે છે. કહે જન્મ સંગાથી વિસાર્યા જગદીશને, અરે એળે ખોયો એ માણસનો અવતાર રે. કે જન્મ સંગાથી વિસાર્યા જગદીશને, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માટે માન મરડાઈ મોટ પમેલી ભજી લ્યો હરી. અરે નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એ બધા શબ્દો આવે છે ને વેરાભાઈ સાંભળે છે, શું બોલે છે? માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી. અરે નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, માણસનો અવતાર મોંઘો. હોકો એક બાજુ મૂક્યો, પાઘડું માથે લીધું, આ ગાનારા કોણ છે? કોઈને ઘરે પગ મૂકે નહીં. નથુભાઈ બારૈયાના ચોકમાં ખડકીમાં થઈને ઓસરીમાં સંતો બેઠા છે, કીર્તનો ગાય છે, આંખી વીંચીને સહજાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે, સામે બધા એવા એકાંતિક ભક્તો બેઠા છે, નાનકડું ટોળું છે પણ બ્રહ્મરસ અક્ષરધામમાંથી નીતરતો એવું વાતાવરણ છે. એ નથુબારૈયાને ત્યાં વેરોભાઈ મહાભારાડી, હા, વાળીને છોકરું ડરી જાય, એ આવી છેલ્લે આમ આવી બેસી સંતો ગાય છે, એક પછી એક કીર્તનો ગવાય છે, ધીમે ધીમે આમ આમ આગળ આવતા જાય છે. ત્યાં તો કીર્તન પૂરા થયા અને પછી સંતોએ વાતો શરૂ કરી, અને ભાઈ જેવું કીર્તનો હતા એવું જ વિવરણ, અને એકને કે બે એવા ગાને કટકા થાય, પેટને માટે હિંસા કરવાની, પાપ કરવાની, વ્યસનો કરવાના, પાપમાં પાછું વળીને જોવાનું નહીં. એલા આ તો એ આ ભાઈ શાલીગ્રામને ચટણી વાટવામાં વાપરવા જેવી વાત, કરોડોના હીરાને ઘંટીમાં દળીને વાટી નાખવાની વાત, વહાણ તારવા માટે આવ્યું ને ભૂરાટો થઈને કૂદીને દરિયામાં પડવા જેવી વાત ના કરાય. આ જે નૌકા આવી છે, આ સત્સંગ નૌકા છે, ચડી જવું, ભવસાગર થઈ જવાય, આ બધાય પાપ, જીવહિંસા, વ્યભિચાર, દારૂ, ચોરી, આ બધા પાપ સાધુઓ ગણાવે. અને ઓલા વેરાભાઈ ની આંખમાંથી ડબ ડબ આંસુ જાય. કથા પૂરી થતા થતા તો દોડીને સાધુના પગ પકડી લીધા, મહારાજ બાપ, જેટલા તમે ગણાવ્યા નહીં બધા પાપ મેં કર્યા છે, મારો ઉદ્ધાર કરો, બસ આજ હું તમારે શરણે છું, મેં આ પાપ કર્યા છે, મારું શું થશે? સાધુએ કીધું એટલું, સહજાનંદ હરે ભજી લ્યો ને સહજાનંદ હરે, દારૂ માટે ચોરે અવેરી એ ચારે નો ત્યાગ કરી ભજી લ્યો ને સહજાનંદ હરે. આજે આવી ગયા છે ભાઈ, ભજન કરી લ્યો, એનો આશરો કરી લ્યો. અને વેરાભાઈએ કીધું, લ્યો મહારાજ, લ્યો આશરે, લ્યો શરણાગત. હાથમાં લીધું જળ, લીધું પંચ વર્તમાન ધારણ કરાવ્યા, ગળામાં કંઠી નાખી. ઓહો, કાગડો હંસ થઈ ગયો. ઘડીક પહેલા જયારે ખડકીમાં ગીર્યા ત્યારે શું હતા, અને બહાર નીકળ્યા કંકુનો ચાંદલો, સૌમ્યતા આવી ગઈ. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, હા જોવો પહાડ ઓગળ્યો. હા, અને પછી કેવા તમે હરિભગત, ત્યાં તમે જોવો શિક્ષાપત્રી મૂર્તિમાન પાડે એવા. આ હા, પછી ભૂલથી એક કોક ખેડૂતની વાડીમાંથી એ બાવળનું દાંતણ કપાઈ ગયું. અને પછી એને મહારાજે કીધું ટકોર કરી કે વેરાભાઈ તમે આ દાંતણ લાવ્યા, પણ માલિકને પૂછ્યું, અમે કીધું છે શિક્ષાપત્રીમાં કે ગરદણીને પૂછ્યા વગર લાકડાનો ટુકડો કે ફૂલની પાંદડી એ માલિકને પૂછ્યા વગર ન લેવી. હા, મેં ભૂલ કરી. એ ખેડૂતને જઈને દંડવત મીંડા કરો, એટલે ખેડૂત ફફડી ગયો, વેરાભાઈ દંડવત કરે. એટલે કે બાપા તમે રેવાય ગયો, તો કે ના ભાઈ સાહેબ, મારી ભૂલ થઈ ગઈ છે, મને મેં તમને પૂછ્યા વગર આ દાંતણ કાપ્યું છે, આ તમારા પગમાં મૂકીને માફી માગું છું. કેવા થયા તમે વિચાર તો કરો, ક્યાં પહોંચી ગયા. લ્યો બોલો, ગાયન સાંભળ્યું ભાઈ, હે ગાયનમાંથી તરી જા. એમ ખાલી કીધું ગેયમ ગીતા, આવા તેના કેટલાય ફાયદા છે, આપણે આટલા સાંભળીએ એટલું બસ છે. હવે જે આવે છે એ ગેયમ ગીતા નામ સહસ્રમ, વિષ્ણુ સહસ્ર નામ. આ જે વિષ્ણુ સહસ્ર નામ છે ને, એનો પાઠ કરો એમ કહ્યું છે. પણ હવે એનો મહિમા અત્યારે આજે હું કહેવા જાઉં તો હવા 11 થયા છે ને, એ હવા 12 વાગે. આપણી બધો જ છે ને, ખરેખર સાંભળવા જેવું તો આમાં જ આવતું હતું, પણ હવે શું કરીએ, આમાં કઈ મેં નકામી વાત કરી છે. એટલે ગાન કરો તમે, તમે તમે જે કીર્તનો આવડે, જનમંગલ આવડે, પ્રભાત્યા આવડે, વચનામૃત આવડે, ભક્ત ચિંતામણિ આવડે, જે આવડે એનું ગાન કરો, પાઠ કરો, ભજન કરો. કાંઈ ન આવડે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, પણ કરવા જેવું એ જ છે. સ્વામિનારાયણ મહામંત્રનો કાંઈ એને અર્થથી ઇતિ સાદ્યંત શાસ્ત્રીય અર્થ બધાને આવડતો હોય કાંઈ? ગામડાના અભણ લોકોને એ આવડતું હોય કે સ્વામી એટલે શું થાય, નારાયણ એટલે શું થાય, નર એટલે શું થાય, નાર એટલે શું થાય, અયન એટલે શું થાય, એને ખબર છે કાંઈ? અને છતાંય અક્ષરધામમાં આમ તમે જોવો રોકડો જાય છે કે નહીં, ગાન કરીને જાય છે, કારણ કે એનો દેવ પ્રબળ છે. માટે ગાન કરો. આપણી પાસે ઘણું બધું છે સત્સંગમાં, ગાન કરો, જે તમને પ્રિય હોય એનું ગાન કરો. બસ, વિષ્ણુ સહસ્ર વિશે ગાન કરવાનું કહ્યું છે બીજા નંબરનું, પણ એ આવતા શુક્રવારે આપણે વાત કરીશું. આજે આટલું બસ છે. સહજાનંદ સ્વામી મહારાજ.